वाल्मीकि रामायण किष्किंधा कांड 30मो सर्ग। शरद ऋतुनु वर्णन तथा श्रीरामे लक्ष्मण ने सुग्रीव पासे जवानी आज्ञा आपवी। पूर्वोक्त आदेश आपीने सुग्रीव तो पोताना प्रासाद में चालिया गया अने त्या श्री रामचंद्रजी जे वर्षाकाळनी रात्रियों में प्रस्त्रवणगिरी पर निवास करता हता, आकाश मेघोथी मुक्त अने निर्मल थई जता सीता ने मळवानी उत्कंठा साथे एमना विरहजन्य शोक थी अत्यंत पीड़ानो अनुभव करवा लाग्या। एमणे जोयुं आकाश श्वेत वर्णनुं थई रह्युं छे, चंद्रमंडल स्वच्छ देखाय छे तथा शरद ऋतुनी रात्रिना अंगों पर ज्योत्स्नानो અંગરાગ થયેલો છે। આ બધું જોઈને તેઓ સીતાને મળવા માટે વ્યાકુળ થઈ ઉઠ્યા। એમણે વિચાર્યું, સુગ્રીવ કામમાં આસક્ત થઈ રહ્યો છે, જનકકુમારી સીતાનો હજી સુધી કોઈ પત્તો મળ્યો નથી અને રાવણ પર ચડાઈ કરવાનો સમય વીતી જઈ રહ્યો છે। આ બધું જોઈને અત્યંત આતુર થયેલા શ્રીરામનું હૃદય વ્યાકુળ થઈ ઉઠ્યું। બે ઘડી પછી જ્યારે એમનું મન કંઈક સ્વસ્થ થયું ત્યારે બુદ્ધિમાન નરેશ શ્રી રઘુનાથજી પોતાના મનમાં વસેલા વિદેહીનંદની સીતાનું ચિંતન કરવા લાગ્યા। એમણે જોયું આકાશ નિર્મળ છે, ન ક્યાંય વીજળીનો ગડગડાટ છે કે ન ક્યાંય વાદળોની ઘટા, ત્યાં બધી બાજુ સારસોની બોલી સંભળાય છે। આ બધું જોઈને તેઓ આર્તવાણીમાં વિલાપ કરવા લાગ્યા। સોનેરી રંગની ધાતુઓથી વિભૂષિત પર્વતના શિખર પર બેઠેલા શ્રી રામચંદ્રજી શરતકાળના સ્વચ્છ આકાશ તરફ દૃષ્ટિપાત કરીને મનમન પોતાની પ્રિય પત્ની સીતાનું ધ્યાન કરવા લાગ્યા। તેઓ બોલ્યા, જેની વાણી સારસોની બોલી જેવી મધુર હતી તથા જે મારા આશ્રમે સારસો દ્વારા પરસ્પર એકબીજાને બોલાવવા માટે કરવામાં આવેલ મધુર રવથી મનને પ્રસન્ન કરતી હતી, એ મારી ભોળી પત્ની સીતા આજે કઈ રીતે મનોરંજન કરતી હશે। સ્વર્ણમય વૃક્ષો જેવા નિર્મળ અને ખીલેલા અસન એટલે કે પિત્સાલ નામના વૃક્ષોને જોઈને વારંવાર એમને નિહાળતી ભોળી સીતા જ્યારે મને પોતાની પાસે નહીં જોતી હોય ત્યારે એનું મન કઈ રીતે ગોઠતું હશે, જેના બધા અંગો મનોહર છે તથા જે સ્વાભાવિક રીતે જ મધુર બોલનારી છે, એ સીતા પહેલાં કલહંસોના મધુર અવાજથી જાગતી હતી, પરંતુ આજે મારી એ પ્રિયા ત્યાં કઈ રીતે પ્રસન્ન રહેતી હશે, જેના વિશાળ નેત્રો ખીલેલા કમળપત્ર જેવી શોભા ધરાવે છે, એ મારી પ્રિયા જ્યારે સાથે વિચરનારા ચકવોની બોલી સાંભળતી હશે ત્યારે એની દશા કેવી થઈ જતી હશે। હાય, હું નદી તળાવ વાવડી કારણ અને વન બધે ફરું છું, પરંતુ ક્યાંય પણ એ મૃગશાવક મૃગલ્યા જેવી આંખોવાળી સીતા વિના મને સુખ મળતું નથી। ક્યાંક એવું તો નહીં થાય ને કે શરદ ઋતુના ગુણોથી નિરંતર વૃદ્ધિ પામતો કામ ભામીની સીતાને અત્યંત પીડિત કરી દે, કેમ કે સંભાવનાઓના બે કારણો છે, એક તો એને મારા વિયોગનું કષ્ટ છે, બીજું એ અત્યંત સુકુમારી હોવાથી આ કષ્ટને સહી શકતી નથી। ઇન્દ્ર પાસે પાણીની યાચના કરનાર તરસ્યા ચાતકની જેમ નરશ્રેષ્ઠ નરેન્દ્રકુમાર શ્રીરામે આવી ઘણી વાતો કહીને વિલાપ કર્યો। તે સમયે શોભાશાળી લક્ષ્મણ ફળ લેવા ગયા હતા, એ પર્વતના રમણીય શિખરો પર ફરીને જ્યારે પાછા આવ્યા ત્યારે એમણે પોતાના મોટા ભાઈની સ્થિતિ પર દૃષ્ટિપાત કર્યો। તેઓ અસહ્ય ચિંતામગ્ન થઈને બેભાન જેવા થઈ ગયા હતા અને એકાંતમાં એકલા જ દુઃખી થઈને બેઠા હતા। એ સમયે મનસ્વી સુમિત્રા કુમાર લક્ષ્મણે જ્યારે એમને જોયા ત્યારે તેઓ તરત જ ભાઈના વિષાદથી અત્યંત દુઃખી થઈ ગયા અને એમને આમ કહ્યું, આર્ય, આ રીતે કામને અધીન થઈને પોતાના પુરુષનો તિરસ્કાર કરવાથી પરાક્રમને ભૂલી જવાથી શું લાભ થશે? આ લજ્જાસ્પદ શોકના કારણે તમારા ચિત્તની એકાગ્રતા નષ્ટ થઈ રહી છે. શું આવા સમયમાં યોગનો આશ્રય લેવાથી, મનને એકાગ્ર કરવાથી આ બધી ચિંતા દૂર ન થઈ શકે? તાત, તમે આવશ્યક કર્મોના અનુષ્ઠાનમાં પૂર્ણરૂપે જોડાઈ જાઓ, મનને પ્રસન્ન કરો અને બધો સમય ચિત્તની એકાગ્રતા જાળવી રાખો. સાથે જ અંતઃકરણમાં દીનતા લાવ્યા વિના પોતાના પરાક્રમની વૃદ્ધિ માટે સહાયતા અને શક્તિને વધારવાનો પ્રયત્ન કરો. મનુષ્યકુળના નાથ તથા શ્રેષ્ઠ પુરુષોના પણ પૂજનીય વીર રઘુનંદન, જેમના સ્વામી તમે છો, એ જનકનંદની સીતા કોઈ પણ બીજા પુરુષ માટે સુલભ નથી. કેમ કે બળતા અગ્નિની ઝાળની પાસે જઈને કોઈ પણ દાજ્ય વિના રહી શકતું નથી. લક્ષ્મણ ઉત્તમ લક્ષણોથી સંપન્ન હતા, એમને કોઈ પરાસ્ત કરી શકતું ન હતું. ભગવાન શ્રીરામે એમને આ સ્વાભાવિક વાત કહી, કુમાર, તમે જે વાત કહી છે એ વર્તમાન સમયમાં હિતકર, ભવિષ્યમાં પણ સુખદ, રાજનીતિને પણ બધી રીતે અનુકૂળ તથા શામની સાથે સાથે ધર્મયુક્ત અને અર્થસભર પણ છે. ખરેખર સીતાની શોધના કાર્ય પર ધ્યાન આપવું જોઈએ તથા એના માટે વિશેષ કાર્ય કે ઉપાયને પણ અનુસરવા જોઈએ. પરંતુ પ્રયત્ન છોડીને પૂર્ણરૂપે વૃદ્ધિ પામેલા દુર્લભ અને બળવાન કર્મના ફળ પર જ દૃષ્ટિ રાખવી યોગ્ય નથી. ત્યાર પછી ખીલેલા કમળપત્ર જેવી આંખોની મિથિલેશ કુમારી સીતાનું વારંવાર ચિંતન કરીને શ્રી રામચંદ્રજી લક્ષ્મણને સંબોધિત કરીને સુકાયેલા ઉદાસ મુખે બોલ્યા, સુમિત્રાનંદન, સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્ર આ પૃથ્વીને જળથી તૃપ્ત કરીને અહીંના ધાન્યને પકવીને હવે કૃતકૃત્ય થઈ ગયા છે. રાજકુમાર, જુઓ, જે અત્યંત ગંભીર સ્વરે ગર્જના કર્યા કરતા હતા અને પર્વતો, નગરો તથા વૃક્ષોની ઉપરથી નીકળતા હતા, એ વાદળો પોતાનું બધું જળ વરસાવીને શાંત થઈ ગયા છે. નીલ કમળપત્ર જેવા શ્યામવર્ણના વાદળ દશે દિશાઓને શ્યામ બનાવીને મદરહિત ગજરાજોની જેમ વેગ શૂન્ય થઈ ગયા છે, અર્થાત એમનો વેગ શાંત થઈ ગયો છે. સૌમ્ય, જેમની અંદર જળ ભરેલું હતું તથા જેમનામાં કુટજ અને અર્જુનના ફૂલોની સુગંધ ભરેલી હતી, એ અત્યંત વેગશાળી ઝંઝાવાત ચડીને બધી દિશાઓમાં વિચરણ કરીને હવે શાંત થઈ ગયા છે. નિષ્પાપ લક્ષ્મણ, વાદળો, હાથી, મોર અને ઝરણાના અવાજ અત્યારે એકાએક શાંત થઈ ગયા છે. મહાન મેઘો દ્વારા વરસાવેલા જળથી ધોવાઈ જવાના કારણે આ વિચિત્ર શિખરો ધરાવતા પર્વત અત્યંત નિર્મળ થઈ ગયા છે. એમને જોઈને એવું લાગે છે જાણે ચંદ્રમાના કિરણો દ્વારા એમને ઘોળવામાં આવ્યા છે. આજે શરદ ઋતુ સપ્તપર્ણની ડાળીઓમાં સૂર્ય, ચંદ્રમા અને તારાની પ્રભામાં તથા શ્રેષ્ઠ ગજરાજોની લીલાઓમાં પોતાની શોભા વહેંચીને આવી છે. આ સમયે શરતકાળના ગુણોથી સંપન્ન થયેલી લક્ષ્મી જોકે અનેક આશ્રયમાં વિભક્ત થઈને વિચિત્ર શોભા ધારણ કરે છે, તો પણ સૂર્યના પ્રારંભિક કિરણોથી વિકસિત થયેલા કમળના વનોમાં એ સર્વાધિક સુશોભિત થાય છે. સપ્તપર્ણના ફૂલોની સુગંધ ધારણ કરનારી શરદ ઋતુ સ્વાભાવિક રીતે પર્ણનું અનુસરણ કરી રહી છે. ભ્રમરોના ટોળા એના ગુણગાન ગાઈ રહ્યા છે. એ માર્ગના જળને શોષીને મદમદ હાથીઓના ગર્વ વધારતી રહીને વધુ શોભી રહી છે. જેમની પાંખો સુંદર અને વિશાળ છે, જેમને કામક્રીડા વધુ પ્રિય છે, જેમના ઉપર કમળોના પરાગ વિખરાયેલા છે, જે મોટી મોટી નદીઓના તટ પર ઉતર્યા છે અને માન સરોવરથી સાથે જ આવ્યા છે, એ ચક્રવાકોની સાથે હંસ ક્રીડા કરી રહ્યા છે. મદમત ગજરાજોમાં ગર્વભર્યા વૃષભોના સમૂહોમાં તથા સ્વચ્છ જળવાળી સરિતાઓમાં વિવિધ સ્વરૂપે વિભક્ત થયેલી લક્ષ્મી વિશેષ શોભી રહી છે. આકાશને વાદળો વિનાનું જોઈને વનોમાં પાંખોરૂપી આભૂષણોનો પરિત્યાગ કરનારા મયુરો પોતાની પ્રિયતમાઓથી વિરક્ત થઈ ગયા છે. એમની શોભા નષ્ટ થઈ ગઈ છે અને તેઓ આનંદ શૂન્ય થઈ ધ્યાનમગ્ન થઈને બેઠા છે. વનની અંદર અસન પિતસાલ નામના અનેક વૃક્ષો ઊભા છે, જેમની ડાળીઓના અગ્રભાગ ફૂલોના વધુ ભારથી નમી ગયા છે. એમના પર મનોહર સુગંધ છવાઈ રહી છે. એ બધા વૃક્ષો સોના જેવા ગોર તથા નેત્રોને આનંદ આપનારા છે. એમનાથી વન પ્રાંત જાણે ઝળહળી રહ્યો છે. જેઓ પોતાની પ્રિયતમાઓની સાથે વિચરે છે, જેમને કમળના પુષ્પ તથા વન વધારે પ્રિય છે, જેઓ સપ્તપ્રણાના ફૂલોને સૂંઘીને ઉન્મત થઈ ઉઠ્યા છે, જેમનામાં અધિક મદ છે તથા જેમને મદના કારણે ઉત્પન્ન થતી કામભોગની લાલસા જાગેલી છે, એ ગજરાજોની ગતિ આજે મંદ થઈ ગઈ છે. આ સમયે આકાશનો રંગ સાણ પર ચડેલા શસ્ત્રની ધાર જેવો સ્વચ્છ દેખાઈ રહ્યો છે. નદીઓના જળ ધીમી ગતિએ વહી રહ્યા છે. શ્વેત કમળની સુગંધ સાથેના શીતળ મંદ પવન વહી રહ્યો છે. દિશાઓનો અંધકાર દૂર થઈ ગયો છે અને હવે દિશાઓમાં પૂર્ણ પ્રકાશ છવાઈ રહ્યો છે. તડકાના લીધે ધરતીનો કીચડ સુકાઈ ગયો છે. હવે એના પર ઘણા દિવસો પછી ગાઢ ધૂળ દેખાતી થઈ છે. પરસ્પર વેર રાખતા રાજાઓ માટે યુદ્ધની તૈયારી કરવાનો સમય હવે આવી ગયો છે. શરદ ઋતુના ગુણોએ જેમના રૂપ અને શોભાને વધારી દીધા છે, જેમના સઘળા અંગો પર ધૂળ છવાઈ ગઈ રહી છે, જેમના મદની અધિક વૃદ્ધિ થઈ છે તથા જેઓ યુદ્ધ માટે લોભાયેલા છે, એ સાંઢ અત્યારે ગાયોની વચ્ચે ઊભા રહીને અત્યંત હર્ષપૂર્વક ભાંભરી રહ્યા છે. જેનામાં કામભાવનો ઉદય થયો છે, તેથી જે અત્યંત તીવ્ર અનુરાગયુક્ત છે અને ઊંચા કુળમાં ઉત્પન્ન થઈ છે, એ મંદ ગતિથી ચાલનારી હાથણી વનોમાં જતા પોતાના મદમત સ્વામીને ઘેરીને એની પાછળ પાછળ જાય છે. પોતાના આભૂષણોરૂપી શ્રેષ્ઠ પાંખોને ત્યાગીને નદીઓના તટો પર આવેલા મોર જાણે સારસોના ટોળાની ઝાટકની આંબળીને દુઃખી અને ખિન્ન ચિત્તના થઈને પાછા વળી જાય છે. જેમના ગંડ સ્થળમાંથી મદની ધારા વહી રહી છે, એ ગજરાજ પોતાની ઊંચી ગર્જનાથી કારંડો તથા ચક્રવાકોને ભયભીત કરીને વિકસિત કમળોથી વિભૂષિત સરોવરોમાં જળને હિલોળી હિલોળીને પી રહ્યા છે. જેમનો કીચડ દૂર થઈ ગયો છે, જેઓ રેતીના પટથી શોભી રહી છે, જેમનું જળ બહુ સ્વચ્છ છે તથા ગાયોના ટોળા જેમના જળનું સેવન કરે છે, સારસોના કલરવથી ગુંજતી એ સરિતાઓમાં હંસ ખૂબ જ હર્ષ સાથે ઉતરી રહ્યા છે. નદી મેઘ ઝરણાના જળ, પ્રચંડ વાયુ અને હર્ષરહિત દેડકાઓના અવાજ ખરેખર અત્યારે શાંત થઈ ગયા છે. નવા વાદળા ચડી આવતા જે ચિરકાળથી બોળોમાં છુપાઈને બેઠા હતા, જેમનું શારીરિક હલનચલન બંધ થઈ ગયું હતું અને આ રીતે જેઓ નિષ્પ્રાણ જેવા થઈ રહ્યા હતા, એ ભયંકર વિશ્વાળા બહુરંગી સર્પ ભૂખથી પીડિત થઈને હવે બોળમાંથી બહાર નીકળી રહ્યા છે. શોભાયમાન ચંદ્રમાના કિરણોના સ્પર્શથી થનારી પ્રસન્નતાના કારણે જેના તારા કંઈક પ્રકાશિત થઈ રહ્યા છે અથવા પ્રિયતમના હાથના સ્પર્શથી થતા આનંદથી જેના નેત્રની કીકી થોડી ખીલી ઉઠી છે, એ રાગયુક્ત સંધ્યા અથવા અનુરાગભરી નાયિકા પોતે જ અંબર આકાશ અથવા વસ્ત્રનો ત્યાગ કરી રહી છે, એ કેવા આશ્ચર્યની વાત છે. અહીં સંધ્યામાં કામી નાયિકાના વ્યવહારનો આરોપ હોવાથી સમાસોક્તિ અલંકાર સમજવો જોઈએ. જ્યોત્સનાની ચાદર ઓઢેલી શરતકાળની આ રાત શ્વેત સાડીથી ઢંકાયેલા અંગવાળી એક સુંદરી નારીની જેમ શોભે છે. ઉદિત થયેલો ચંદ્રમા જ એનું સૌમ્ય મુખ છે અને તારા એની ખુલ્લી મનોહર આંખો છે. પાકેલા ધાનના ફણગા ખાઈને પ્રસન્નતાપૂર્વક તીવ્ર વેગે ચાલી જતી સારસોની સુંદર હારમાળાઓ પવનથી ડોલતી ગૂંથેલી પુષ્પમાળાની જેમ આકાશમાં ઉડી રહી છે. કુમુદના ફૂલોથી ભરાયેલા વિશાળ તળાવનું જળ, જેમાં એક હંસ સૂતો છે એવું લાગે છે, જાણે રાત્રિના સમયે વાદળોના આવરણ વિનાનું આકાશ બધી બાજુએ વિખરાયેલા તારાઓથી છવાઈને પૂર્ણ ચંદ્રમા સાથે શોભી રહ્યું હોય. બધી બાજુ વિખરાયેલા હંસ જ જેમનો ફેલાયેલો કંદોરો છે, જે ખીલેલા કમળો અને ઉત્પલોની માળાઓ ધારણ કરી છે, એ ઉત્તમ વાવડીઓના શોભા આજે વસ્ત્રાભૂષણોથી વિભૂષિત થયેલી સુંદર સ્ત્રીઓ જેવી દિશે છે. વેણુના સ્વરૂપે વ્યક્ત થયેલા વાદ્યોના ઘોષથી મિશ્રિત અને પ્રાતઃકાળના વાયુના કારણે વૃદ્ધિ પામેલો અને બધી બાજુ પ્રસરેલો દહીં મથવાના મોટા મોટા વાસણોનો અને સાંઢોના અવાજ જાણે એકબીજાનો પૂરક બની રહ્યો છે. નદીઓનો તટ મંદ મંદ વાયુથી કંપિત, પુષ્પરૂપી હાસ્યથી સુશોભિત તથા ધોયેલા નિર્મળ રેશમી વસ્ત્રો જેવા પ્રકાશિત થનારા નવા કાશ નામના ઘાસથી અત્યંત શોભી રહ્યો છે. વનમાં ઉદ્ધતાઈથી ફરનારા તથા કમળ અને અસનના પરાગથી ગોરવર્ણને પ્રાપ્ત થયેલા મદમત ભમરાઓ, જે ફૂલોના મકરંદનું પાન કરવામાં બહુ ચતુર છે, પોતાની પ્રિયાઓની સાથે હર્ષ સાથે જંગલોમાં સુગંધના લોભથી વાયુની પાછળ પાછળ જઈ રહ્યા છે. જળ સચ થઈ ગયું છે, ડાંગરની ખેતી પાકી ગઈ છે, પવનની મંદ ગતિથી ચાલવા લાગ્યું છે અને ચંદ્રમા અત્યંત નિર્મળ દેખાઈ રહ્યો છે. આ બધા લક્ષણોએ શરદ ઋતુના આગમનની સૂચના આપે છે, જેમાં વરસાદ બંધ થઈ જાય છે, કોંજ પક્ષીઓ બોલવા લાગે છે અને પુષ્પો એ ઋતુના હાસ્યની જેમ ખીલી ઉઠે છે. રાત્રે પ્રિયતમાના ઉપભોગમાં આવીને પ્રાતઃકાળે અલસ ગતિએ ચાલનારી કામિનીઓ સ્ત્રીઓની જેમ એ નદીરૂપી વધુઓની ગતિ પણ આજે મંદ થઈ ગઈ છે. જેમણે માછલીઓની જાણે મેખલા કંદોરો ધારણ કરેલી છે, નદીઓના મુખ નવવધુઓના મુખ જેવા શોભી રહ્યા છે. એમનામાં જે ચક્રવાકો છે એ ગોરોચન દ્વારા નિર્મિત તિલક જેવા પ્રતીત થાય છે. જે શેવાળ છે એ વધુના મુખ પર બનેલી પત્રભંગી એટલે કે ચંદન કેસર વગેરે સુગંધિત દ્રવ્યનો લેપ જેવી લાગે છે તથા જે કાસ એટલે કે ઘાસ છે એ જ જાણે શ્વેત દુકુલ એટલે કે ઝીણું રેશમી વસ્ત્ર બનીને નદીરૂપી વધુના મુખને ઢાંકી રાખે છે. ફૂલેલા બાણ એટલે કે સરકટ અને અસનના વૃક્ષોથી જેમની વિચિત્ર શોભા થઈ રહી છે તથા જેમનામાં હર્ષભર્યા ભ્રમરોનો ગુંજારાવ ગુંજતો રહે છે એ વનોમાં આજે પ્રચંડ ધનુર્ધર કામદેવ પ્રગટ થયો છે, જે હાથમાં ધનુષ્ય લઈને વેરી લોકોને દંડ આપવા માટે ઉદ્ધત થઈને અત્યંત ક્રોધનો પરિચય આપી રહ્યો છે. સારા વરસાદથી લોકોને સંતુષ્ટ કરીને નદીઓને તળાવોને પાણીથી ભરી દઈને તથા ભૂમિને ખેતીના પરિપક્વ અનાજથી સંપન્ન કરીને વાદળા આકાશને છોડીને અદૃશ્ય થઈ ગયા. શરદ ઋતુની નદીઓ ધીરે ધીરે પાણી ઓછું થવાથી પોતાના તટોને દેખાડી રહી છે. બરાબર એ જ રીતે જેમ પ્રથમ સમાગમના સમયે શરમાળ યુવતીઓ ધીરે ધીરે પોતાના જગન સ્થળને દેખાડવા વિવશ થાય છે, સૌમ્ય બધા જળાશયોના જળ સ્વચ્છ થઈ ગયા છે, ત્યાં ટીટોડાઓના કલનાદ ગુંજી રહ્યા છે અને ચક્રવાકોના ટોળા ચારે બાજુ વિખરાયેલા છે. આમે જળાશયોની શોભા ઘણી વધી રહી છે. સૌમ્ય રાજકુમાર, જેમનામાં પરસ્પર વેર બંધાયેલું છે અને જેઓ એકબીજાને જીતવાની ઈચ્છા ધરાવે છે એ રાજાઓ માટે આ યુદ્ધની તૈયારી કરવાનો સમય આવી પહોંચ્યો છે. નરેશ નંદન, રાજાઓની વિજય યાત્રાનો આ પ્રથમ અવસર છે, પરંતુ ન તો હું સુગ્રીવને અહીં ઉપસ્થિત જોઉં છું કે ન એમનો કોઈ એવો પ્રયાસ પણ દેખાય છે. પર્વતના શિખરો પર અસન, પિતશાલ, સપ્તપર્ણ, કોવિદાર એટલે કાંચનાર, બંધુજીવ તથા શ્યામ તમાલ ખીલેલા દેખાય છે. લક્ષ્મણ, જુઓ તો ખરા, નદીઓના તટો પર ચારે બાજુ હંસ, સારસ, ચક્રવાક અને ક્રૂર એટલે ટીટોડા નામના પક્ષીઓ સર્વત્ર જોવા મળે છે. હું સીતાને જોવાના કારણે શોક સંતપ્ત થઈ રહ્યો છું, તેથી આ વર્ષા ઋતુના ચાર મહિના મારા માટે 100 વર્ષ જેવા વીત્યા છે. જેમ ચકવી પોતાના સ્વામીનું અનુસરણ કરે છે એ જ રીતે કલ્યાણી સીતા આ ભયંકર અને દુર્ગમ દંડકારણને ઉદ્ધાન જેવું માનીને મારી પાછળ પાછળ અહીં સુધી ચાલી આવી હતી. લક્ષ્મણ, હું મારી પ્રિયતમાંથી વિખોટો પડી ગયો છું. મારું રાજ્ય છીનવી લેવામાં આવ્યું છે અને હું દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યો છું. આવી સ્થિતિમાં પણ રાજા સુગ્રીવ મારા પર કૃપા નથી કરતો. સૌમ્ય લક્ષ્મણ, હું અનાથ છું, રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયો છું. રાવણે મારો તિરસ્કાર કર્યો છે. હું દીન છું, મારું ઘર અહીંથી ઘણું દૂર છે. હું કામના લઈને અહીં આવ્યો છું તથા સુગ્રીવ એ પણ સમજે છે કે રામ મારા શરણમાં આવ્યા છે. આ બધા કારણોથી વાનરોના રાજા દુરાત્મા સુગ્રીવ મારો તિરસ્કાર કરી રહ્યો છે, પરંતુ એને ખબર નથી કે હું સદા શત્રુને સંતાપ આપવામાં સમર્થ છું. એણે સીતાની શોધ માટે સમય નક્કી કરી દીધો હતો, પરંતુ એનું કામ તો હવે પતી ગયું છે. તેથી દુર્બુદ્ધિ વાનર પ્રતિજ્ઞા કરવા છતાં એને પૂરી કરવાનું વિચારતો નથી. આથી લક્ષ્મણ, તમે મારી આજ્ઞાથી કિષ્કિંધાપુરીમાં જાઓ અને વિષયભોગમાં ફસાયેલા મૂર્ખ વાનરરાજ સુગ્રીવને આમ કહો, જે બળ પરાક્રમથી સંપન્ન તથા પહેલાં જ ઉપકારો કરનારા કાર્યોથી પુરુષોને પ્રતિજ્ઞાપૂર્વક આશા બંધાવીને પાછળથી એ પ્રતિજ્ઞાને તોડી નાખે છે એ જગતના બધા પુરુષોમાં નીચ છે. જે પોતાના મુખેથી પ્રતિજ્ઞાના રૂપમાં નીકળેલા સારા કે ખોટા બધા જ વચનોને અવશ્ય પાળવા યોગ્ય સમજીને સત્યની રક્ષાના ઉદ્દેશથી એમનું પાલન કરે છે એ વીર સમસ્ત પુરુષોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેઓ પોતાનો સ્વાર્થ સિદ્ધ થઈ જતા જેમના કાર્ય પૂરા થયા નથી તેવા મિત્રોનો સહાયક થતા નથી, એમના કાર્યને સિદ્ધ કરવાનો પ્રયત્ન નથી કરતા એ કૃતજ્ઞ પુરુષોના મર્યા પછી માંસાહારી પ્રાણીઓ પણ એમનું માંસ ખાતા નથી. સુગ્રીવ, ખરેખર તમે યુદ્ધમાં મારા વડે ખેંચાયેલા સોનાની પીઠવાળા ધનુષ્યનું ચમકતી વીજળી જેવું રૂપ જોવા ઈચ્છો છો ખરા? સંગ્રામમાં કોપ કરીને મારા વડે ખેંચાયેલી પ્રત્યંચાના ભયંકર ટંકારને જે વજ્રના ગડગડાટને પણ માત કરનારો છે, હવે ફરી તમને સાંભળવાની ઈચ્છા થઈ રહી છે ખરી? વીર રાજકુમાર, સુગ્રીવને તમારા જેવા સહાયકની સાથે રહેનારા મારા પરાક્રમનું જ્ઞાન થઈ ચૂક્યું છે. આ સ્થિતિમાં પણ જો એને એવી ચિંતા ન થતી હોય કે આ વાલીની જેમ મને પણ મારી શકે છે તો એ આશ્ચર્યની વાત છે. શત્રુના નગર પર વિજય પ્રાપ્ત કરનારા લક્ષ્મણ, જેના માટે મિત્રતા વગેરેનું બધું આયોજન કરવામાં આવ્યું, સીતાની શોધ કરવાની એ પ્રતિજ્ઞાને અત્યારે વાનરરાજ સુગ્રીવ ભૂલી ગયો છે. એને સ્મરતો નથી, કેમ કે એનું કાર્ય સિદ્ધ થઈ ચૂક્યું છે. સુગ્રીવે એવી પ્રતિજ્ઞા કરી હતી કે વર્ષા ઋતુનો અંત થતાં જ સીતાની શોધ આરંભી દેવામાં આવશે, પરંતુ એ ક્રીડા વિહારમાં એટલો તન્મય થઈ ગયો છે કે આ 4 મહિના વીતી ગયા એને એની જાણ જ નથી. સુગ્રીવ મંત્રીઓ તથા પરિજનો સહિત ક્રીડાજનિત આમોદ પ્રમોદમાં ફસાઈને વિવિધ પદાર્થોનું પાન કરી રહ્યો છે. અમે શોકથી વ્યાકુળ થઈ રહ્યા છીએ, છતાંય અમારા પર દયા કરતો નથી. મહાબલી વીર લક્ષ્મણ, તમે જાઓ, સુગ્રીવ સાથે વાત કરો, મારા ક્રોધનું જે સ્વરૂપ છે એને જણાવો અને મારો આ સંદેશ પણ એને કહી સંભળાવો. સુગ્રીવ, વાલી મૃત્યુ પામીને જે માર્ગે ગયો છે એ આજે પણ બંધ થયો નથી, તેથી તમે પોતાની પ્રતિજ્ઞા પર દડે રહો, વાલીના માર્ગનું અનુસરણ ન કરો. વાલી તો રણભૂમિમાં એકલો જ મારા બાણથી અણાઈ ગયો હતો, પરંતુ જો તમે સત્યથી વિચલિત થયા તો હું તમને બંધુ બાંધવો સહિત કાળને હવાલે કરી દઈશ. પુરુષ પ્રવર, નરશ્રેષ્ઠ લક્ષ્મણ, જ્યારે આ રીતે કાર્ય બગાડવા લાગે એવા સમયે બીજી પણ જે જે વાતો કહેવી જરૂરી હોય, જે કહેવાથી આપણું હિત થતું હોય એ બધી વાત કહેજો, જલ્દી કરો, કેમ કે કાર્યનો આરંભ કરવાનો સમય વીતી જઈ રહ્યો છે. સુગ્રીવને કહો, વાનરરાજ, તમે સનાતન ધર્મ પર દ્રષ્ટિ રાખીને પોતે કરેલી પ્રતિજ્ઞાને સાચી કરી દેખાડો. ક્યાંક એવું ન થાય કે તમારે આજે મારા બાણોથી પ્રેરિત થઈને પ્રેત ભાવને પ્રાપ્ત થઈને યમલોકમાં વાલીના દર્શન કરવા પડે. માનવ વંશની વૃદ્ધિ કરનારા ઉગ્ર તેજસ્વી લક્ષ્મણે જ્યારે પોતાના મોટા ભાઈને દુઃખી વધી ગયેલા તીવ્ર રોષયુક્ત તથા અધિક બોલતા જોયા, ત્યારે એમણે વનરાજ સુગ્રીવ પ્રત્યે કઠોર ભાવ ધારણ કરી લીધો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડનો 30મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.